અહીં તર રે જવાણી તારું મત રે ગુમાવીશનો, પણ જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ, જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ, એકને સિંદુર ચડે બીજા પથરયને, હૈયાતી માં હુંફ અતિ અને સ્મરણોનો સથવારો છે, હૈયાતી માં હુંફ હતી અને સ્મરણોનો સથવારો છે, ન ભૂલીએ અમે કદાપી પુણ્ય પ્રતાપ શાસ્ત્રીજી મહારાજ તમારો છે, અમે કદી ન ભૂલીએ એ પુણ્ય પ્રતાપ શાસ્ત્રીજી મહારાજ તમારો છે, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, અગર શૂરો અગર દાતા, અગર શૂરો અગર દાતા, ગુણો જે ના સફલ ગાય, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, જન્મે વીર કે શૂરો ન જન્મે સંત ઉપકારી, ન જન્મે વીર કે શૂરો ન જન્મે સંત ઉપકારી, ન કામના ભલે જન્મે, ના ભલે જન્મે, સમજવી વાંજણી નારી, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, બૈના ભગવાન ભિખારી, કર્ણ કુંતાતણો જાયો બૈના ભગવાન ભિખારી, કસોટી કર્ણની કીધી, કસોટી કર્ણની કીધી, ખરે ખર ધન્ય જન નારી, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, તાની ની પેટને ખાતર ન લાગી દેહ પણ પ્યારી પિતાની પેટને ખાતર ન લાગી દેહ પણ પ્યારી ધન્ય બાળ જે લઈઓ ધન્ય બાળ જે લઈઓ ધન્ય સંતાવતી માઈ જન્મ જે સંતને આપે જનેતા એ જગ કહેવાય જનેતા એ જગ કહેવાય નયનથી નીરટ પકે છે પુત્રનો પ્રેમ નિહારી નયનથી નીરટ પકે છે પુત્રનો પ્રેમ નિહારી છતાં વૈ રાગ પણ દીધો છતાં વૈ રાગ પણ દીધો માતાને નાવતી માની જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય જનેતા તો જ તું જણજે સપુતનર સંત કે સાણા જનેતા તો જ તું જણજે સપુતનર સંત કે સાણા ન જનમે ચતુર જંતુ તો ન જનમે ચતુર ચંદુ તો ભલે તે પડે પાણા જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય સમુ જીવન જીવાય સમુ જીવન જીવાય વિનય વિવેક ગણાય અહીં ભારતનું ભાવિ ઘડાય રે વંદુ વંદુ રે ગરવાય ગુરુ કુલ ને વંદુ વંદુ રે ગરવાય ગુરુ કુલ ને સ્વામી ધર્મ જીવન એ તો પરમ પાવન સ્વામી ધર્મ જીવન એ તો પરમ પાવન કર્યું શૂન્ય માંથી નવ સર્જન રે વંદુ વંદુ રે ગરવાએ ગુરુ કુલ ને કર્યું શૂન્ય માંથી નવ સર્જન રે વંદુ વંદુ રે ગરવાએ ગુરુ કુલ ને વંદુ વંદુ રે ગરવાએ ગુરુ કુલ ને વંદુ વંદુ રે ગરવાએ ગુરુ કુલ ને બોલો સ્વામિનારાયણ ભગવાન વાલા વિદ્યાર્થી મિત્રો, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જ્યારે આજે 33મી પુણ્યતિથિ છે, સ્વામીએ આ પૃથ્વી ઉપર પધારી કેવા કેવા કાર્યો કર્યા, મહારાજને કેવી રીતે રાજી કર્યા, કેટલાય જીવાત્માઓનું કેવી રીતે કલ્યાણ કર્યું, એનું સરસ મજાનું એક કવિત એનું આપણે શ્રવણ કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ. દેશ દેશ વિદેશ ફરી હરિ કો જ્ઞાન જગાયો, હરિ કો જ્ઞાન જગાયો. દેશ દેશ વિદેશ ફરી હરિ કો જ્ઞાન જગાયો, હરિ કો જ્ઞાન જગાયો. સ્વામી નારાયણ મહામંત્ર નો, સ્વામી નારાયણ મહામંત્ર નો લેખન નાદ જગાયો, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ. સકલ વિશ્વમાં નારાયણની અખંડ ધૂન ચલાવી, ઓ અખંડ ધૂન ચલાવી. સકલ વિશ્વમાં નારાયણની અખંડ ધૂન ચલાવી, અખંડ ધૂન ચલાવી. કથા પરાયણ કરી નિરંતર, ઓ હો કથા પરાયણ કરી નિરંતર ભક્તિ જ્યોત જલાવી, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ. જગન કરી શ્રી શાસ્ત્રીજી એ દિગંતે ડંકો વગાડો, દિગંતે ડંકો વગાડો. જગન કરી શ્રી શાસ્ત્રીજી એ દિગંતે ડંકો વગાડો, હો દિગંતે ડંકો વગાડો. બ્રહ્મ સબર એ બ્રહ્મ સત્રથી, હો હો બ્રહ્મ સબર એ બ્રહ્મ સત્રથી અક્ષર ધામ દિલાયો, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ. સંસ્કૃતિ જે ગુરુકુલ કેરી પુનરોધારિત કીધી, હો હો પુનરોધારિત કીધી. સંસ્કૃતિ જે ગુરુકુલ કેરી પુનરોધારિત કીધી, હો હો પુનરોધારિત કીધી. વિદ્યા સદ વિદ્યાની સાથે, હો હો વિદ્યા સદ વિદ્યાની સાથે બ્રહ્મ વિદ્યા દીધી, શાસ્ત્રીજી મહારાજની આ કાર્ય સરિતા ગાઓ,

મુક્તિનો માર્ગ કંડારે, સાથે એવા એકાંતિક સંતોને ભક્તોને લઈને આવે, પોતે ગયા પછી પણ એ માર્ગ અવિરતપણે ચાલુ રહે. મહારાજની પ્રવર્તાવેલી સંપ્રદાયની આ સરિતાને, કલ્યાણના આ માર્ગને અવિરતપણે જેમણે પ્રવાહિત કરી રાખ્યો, એવા મહામુક્ત સમા કોઈ સંત હોય તો એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છે. સ્વામીની આજે 33મી પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ વિદ્યાર્થીઓએ ખૂબ ભજન ભક્તિ કર્યા છે, ત્યારે થોડી ક્ષણો માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુણાનુવાદ આજે એમનું શ્રવણ કરવું છે. ગુરુ મહારાજના આશીર્વચન અને સ્વામી સાથે રહ્યા છે, આ વડીલ સંતો સાથે રહ્યા છે, એમના હૃદયના ઉદ્ગારો આજની સભામાં આપણે જ્યારે માણવા છે, ત્યારે પ્રથમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીને હું વિનંતી કરીશ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુણાનુવાદ 10 મિનિટ માટે આપણને શ્રવણ કરાવશે. અક્ષરધામ મધ્યસ્થમ યનંત મુક્ત સેવિતમ નેકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયામ્યહમ. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક, અક્ષરધામમાં વિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણી અધ્યાત્મ યાત્રામાં અંધકારથી ઉજાસ તરફની યાત્રાના પ્રત્યેક પલના પથદર્શક પરમ પૂજ્ય ગુરુવર્ય પૂજ્ય ગુરુ મહારાજ, અત્રે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો અને વાલા વિદ્યાર્થી મિત્રો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આપણી જીવન નૌકાને સંસાર સાગર પાર કરાવી ભગવાન રૂપી કિનારા સુધી પહોંચાડનાર ગુરુ માટે કોઈકે સરસ કહ્યું છે, જબ દવા સે કામ નહીં હોતા તબ દુઆ કામ લગતી હૈ, જબ દુઆ સે કામ નહીં હોતા તબ દુઆ કામ લગતી હૈ, કાબિલ ગુરુ જબ મિલતા હૈ તબ ખુદા સે બાત હોતી હૈ. જીવનું શિવ સાથે મિલન કરાવનાર ગુરુ એક મુમુક્ષુને જ્યારે જીવનમાં મળે છે, એ ગુરુનો મહિમા એ અત્યંત અલૌકિક છે, ખૂબ જ છે. આ સમગ્ર જગતમાં કોઈને કોઈ સંબંધો, એનાથી મનુષ્યો એકબીજા સાથે જોડાયેલા છે. માત પિતાનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, ભાઈ ભાઈનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, પરંતુ આ તમામ સંબંધોમાંથી જો કોઈ અજોડ અને અલૌકિક સંબંધ હોય તો એ સંબંધ છે. અંતરમાં રહેલું અજ્ઞાનરૂપી અંધકાર એને મિટાવનાર અને દિલમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર ગુરુ અને પોતાના અધ્યાત્મ જીવનને શિરમોળ કક્ષા સુધી પહોંચાડવા માટે તમન્ના રાખનાર શિષ્ય, એ બંને વચ્ચેનો સંબંધ, ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ એ અલૌકિક અને અજોડ છે. કારણ કે ગુરુ અને શિષ્ય એ બંને એવા ભાવથી જોડાયેલા હોય છે કે એ બંનેને એકબીજા પ્રત્યે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. આ ગુરુ અને શિષ્યના સંબંધને મજબૂત કરવા માટે આપણી સંસ્કૃતિમાં 3 દિવસો એવા આવે છે જેનાથી એ સંબંધ મજબૂત થાય છે. એ દિવસોમાં એક શિષ્ય પોતાના સદગુરુના સદગુણોને યાદ કરી પોતાનું અધ્યાત્મ જીવન ઉન્નત કરવા માટેના પ્રયાસો કરે છે, અને એ 3 દિવસમાં, પહેલો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, બીજો દિવસ એટલે ગુરુની જન્મતિથિ, અને ત્રીજો દિવસ એટલે ગુરુની ધામગમનની તિથિ. ત્યારે આજે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમની 33મી પુણ્યતિથિ છે, સ્વામીના જીવનના જે સદગુણો એને આપણે શ્રવણ કરવું છે, સ્વામીના જીવનનું આપણે દર્શન કરવું છે, પ્રત્યક્ષ બેઠેલા સંતો એમની સાથે શાસ્ત્રીજી મહારાજના દિવ્ય અનુભવો એ કથાઓનું પણ આપણે આજે શ્રવણ કરવું છે. શાસ્ત્રમાં અનેક પ્રકારના લક્ષણો ગુરુના કહ્યા છે, એમાંથી ગુરુનું પહેલું લક્ષણ કહ્યું કે બ્રહ્માનંદમ. સાચા ગુરુ એ સદાયને માટે બ્રહ્માનંદમાં રાજતા હોય છે. સામાન્ય લોકો આજે જોઈએ તો ભાવતું ભોજન મળી જાય, જલેબી મળી જાય, મંચુરિયમ, દાબેલી, પાણીપુરી તો વાહવા જેવું, નવા કપડાં પહેરવા મળે, પોતાની ઈચ્છા હોય એ ઈચ્છાની પૂર્તિ થાય ત્યારે આનંદ માણતા હોય છે. પરંતુ એક સાચા સદગુરુ એ તો આનંદનું જ ભોજન કરતા હોય છે. કારણ કે અજ્ઞાનથી ઉપજેલો આનંદ એ ક્ષણિક છે, જ્યારે જ્ઞાનાનંદ એ શાશ્વત છે. આવા અખંડ જ્ઞાનરૂપી આનંદના સાગરમાં અનુભવ કરનારા એ મહાપુરુષો જીવનમાં કોઈ પણ પ્રકારનો ભ્રમ સેવતા નથી. માયામાં ન લપટાતા સદાયને માટે તેઓ માયાધીશ ભગવાનના ચરણે જ જાય છે. પ્રભુના પગ પકડનારે મહાનુભાવો એ ક્યારેય કનક, કાંતા અને કીર્તિના વાયરાથી ઉડી જાય એટલા લઘુ હોતા નથી. ઘનશ્યામના રંગે રંગાયેલો એમનો રંગીન આત્મા એ જગતના કોઈ પણ પ્રકારના રંગોથી રંગાતો નથી. આવા બ્રહ્માનંદમાં રાજતા સદગુરુના શરણે જે વ્યક્તિ આવે છે એ પણ પરમ સુખને પામે છે. એટલે બીજું લક્ષણ કહ્યું સાચા સદગુરુનું, પરમ સુખદમ. પરમ સુખને આપનારા અમરેલી પાસે જાળિયા ગામ ત્યાંના ભૂરા બાપા સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત કોઈ પણ દિવસ ભગવાનની આજ્ઞા લોપે નહીં, શિર સાથે સત્સંગ રાખે. વૃદ્ધ ઉંમર થઈ બીમાર થયા સત્સંગી પરિવાર ખૂબ જ ભાવથી એ બાપાની સેવા કરે. એમાં એમના પુત્રવધુ એ જ્યારે જમવાનું જોઈએ ત્યારે જમવાનું આપે. તમામ પ્રકારની સેવા એ ખૂબ જ મહિમાપૂર્વક કરે. એમનો અંતકાળ આવ્યો. શ્રીજી મહારાજ નંદ સંતો સાથે વિમાનમાં બેસાડી એમને લેવા માટે પધાર્યા અને એ વખતે અર્જણ બાપાનું મન એમાં એમની પુત્રવધુનું સ્મરણ થયું અને શ્રીજી મહારાજ ત્યાંથી નંદ સંતો સાથે વિમાનમાં એમને લીધા વગર ગયા. કેમ? કારણ કે અંતકાળે એમને પોતાની પુત્રવધુનું થોડુંક મનમાં સ્મરણ થયું. પ્રેતનું દેહ મળ્યું, પોતાના ભાઈ એમના શરીરમાં વારે વારે આવે, એમના ભાઈનો શરીર એનો વર્ણ બદલી જાય, રંગ બદલી જાય અને એના શરીરમાં આવીને એમ બોલે, હું ખૂબ દુઃખી છું, હું ખૂબ દુઃખી છું, મને આમાંથી છોડાવો. અને છોડાવવા માટે રાજકોટ ગુરુકુલમાં શાસ્ત્રીજી મહારાજ છે એમની પાસે મને લઈ જાઓ. થોડા દિવસ એમના કુટુંબ પરિવારના સભ્યો વિચાર કરે ગઢમથલમાં, એમ વિચાર કરે કે આ કોણ હશે, પણ કાંઈ ખ્યાલ ન આવે. થોડા દિવસો આમ વીતા, ત્રણ દિવસ થોડાક વીતા, એમાં રોજ ત્રણ વાર એ બાપા એમના ભાઈના શરીરમાં આવે અને એમ જ કહે કે મને રાજકોટ ગુરુકુલ લઈ જાઓ. પરિવારના સભ્યો રાજકોટ ગુરુકુલ આવ્યા. કોઠારી સ્વામી એ વખતે હાજર હતા. ગુરુકુલનો પ્રારંભકાળ, મકાનનું બાંધકામ હજી ચાલે, ગુરુકુલમાં દાર કરાવેલો. એ દાર કરવા માટેની પાઇપે રાહત ભાવે લેવા માટે શાસ્ત્રીજી મહારાજ ભાવનગર ગયેલા. કોઠારી સ્વામીને બધા પરિવારના સભ્યો મળ્યા. સ્વામીને વાત કરી એટલે સ્વામીએ કીધું, એમના શરીરમાં એ બાપા જ્યારે આવ્યા એમના ભાઈના શરીરમાં, ત્યારે કોઠારી સ્વામીએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? જવાબ ન આપે, હું ખૂબ દુઃખી થાઉં છું, મને આમાંથી છોડાવો. નરકની પીડા એની જેવી પીડા થાય છે, મને આમાંથી છોડાવો. સ્વામીએ બે ત્રણ વાર પૂછ્યું અને પછી બાપાએ કીધું કે હું અર્જણ ભગત છું. અરે તમે તો બહુ સારા ભગત હતા. અરે સ્વામી, અંતકાળે મારું મન એ પુત્ર વધુમાં રહ્યું અને આ પ્રેતનું દેહ મળ્યું છે, આમાંથી છોડાવો. ખૂબ જ વિનંતી કરે કર ઘરે. સ્વામી કહે કે શાસ્ત્રીજી મહારાજ આવશે, પછી સ્વામીને વાત કરીશું. 9 વાગે એમના ભાઈના શરીરમાં બીજે દિવસે સવારે પાછા આવ્યા ત્યારે સ્વામીએ કીધું કે એવું જ હોય તો તમે જ કહો ને કે અત્યારે શાસ્ત્રીજી મહારાજ ક્યાં છે. ત્યારે એમણે કહ્યું કે અત્યારે સ્વામી ભાવનગર છે અને ભાવનગરમાં લોખંડ બજારમાં લોખંડ ખરીદે છે. કોઠારી સ્વામી કહે તો આજ બપોરે સ્વામી અહીંયા આવશે, ત્યારે સ્વામીને વાત કરીશું. બપોરનો સમય થયો, શાસ્ત્રીજી મહારાજ આવ્યા. સ્વામીને બધી વાત કરી અને સ્વામીને વાત કરતા હતા એટલામાં પેલા બાપાએ એમના ભાઈના શરીરમાં પ્રવેશ કર્યો અને કરુણ હૃદયે આક્રંદ સાથે હાથ જોડીને શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે ગુરુદેવ મને આમાંથી છોડાવો, નરકની પીડા છે, હું ખૂબ પીડાઉં છું, હું દુઃખી થાઉં છું, મને આમાંથી છોડાવો. સ્વામીએ હરિકૃષ્ણ મહારાજને જળ ધરાવ્યું. જળ ધરાવી અને સ્વામીએ પૂછ્યું કે તમારે બદ્રિકાશ્રમમાં જવું છે કે અક્ષરધામમાં જવું છે? ત્યારે બાપાએ કહ્યું, બદ્રિકાશ્રમમાં મોકલવો હોય તો બદ્રિકાશ્રમમાં મોકલો, અક્ષરધામમાં મોકલવો હોય તો મને અક્ષરધામમાં મોકલો, પરંતુ હવે આ દુઃખ સહન થતું નથી. સ્વામીએ હાથમાં જળ રાખી અને અંજલિ છાંટીને થોડુંક પાણી પીવરાવ્યું અને કીધું કે બાપા, તમારે બદ્રિકાશ્રમમાં જવાની જરૂર નથી. અમે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે સ્વયં શ્રીજી મહારાજ આવી તમારા આત્માને અક્ષરધામમાં લઈ જાય અને જળનો છંટકાવ કર્યો. સાધુ આશ્રમની આગળ એમના ભાઈનું શરીરે આળોટવા લાગ્યું અને એ જ વખતે અસદગત આત્મા એમની સદગતિ થઈ અને શ્રીજી મહારાજ સાથે એમનો આત્મા એ અક્ષરધામમાં ગયો. એક ગુરુદેવ એ પોતાના બ્રહ્માનંદમાં રાજતા હોય છે, પરંતુ એમના શરણે આવે એવો જે વ્યક્તિ, એને પણ એ પરમ સુખ આપે છે. પરમ પિતા એવા પરમાત્માના સુખે એ જીવને સુખીઓ કરે છે. પછી કહ્યું કે કેવલમ જ્ઞાન મૂર્તિ, સદગુરુ એ કેવળ જ્ઞાનની જ મૂર્તિ છે. અધ્યાત્મનું જ્ઞાન લેવા માટે ગુરુ પાસે જવાનું હોય, આ લોકના ભૌતિક પદાર્થોની ઈચ્છા રાખીને જો એમની પાસે જવામાં આવે તો એ અત્તરની દુકાનમાં જઈને ઘાસ તેલ માગવા જેવું કામ છે. માટે સદગુરુ પાસે જ્ઞાનની જ અપેક્ષા રાખવી. પછી કહ્યું કે દ્વંદ્વાતીતમ, ગુરુ એ દ્વંદ્વથી પર હોય છે. સુખ પ્રાપ્ત થતાં એ છકી જતા નથી, દુઃખ આવતા એ ભાંગી પડતા નથી, યશમાં એ ક્યારેય ફૂલાતા નથી અને અપયશમાં એ ક્યારેય કરમાતા નથી, લાભથી ક્યારેય લલચાતા નથી અને હાનિથી ક્યારેય અકળાતા નથી, લોકમાન્ય થવાના નાદમાં ન પડતા, સદાયને માટે સદગુરુ એ પ્રભુ માન્ય બની રહે છે. પરિણામે આ લોકની કોઈ પણ ભૌતિક પરિસ્થિતિ એમની મનની સ્વસ્થતાને અસ્વસ્થ નથી કરી શકતી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ 5 મહિના સુધી વિદેશ યાત્રા કરી અને જ્યારે પરત પધાર્યા, ખૂબ જ ભવ્યતાથી સ્વાગત કર્યું. ત્યારે એ સ્વાગત સભાના ઉદ્બોધનમાં સ્વામીએ કહ્યું, વાલા સંતો તથા હરિભક્તો, તમોએ ખૂબ ભક્તિભાવથી આજે અમારું સ્વાગત કર્યું, શોભાયાત્રા કાઢી અમારું પૂજન કર્યું, પરંતુ એક દિવસ આ જ જૂનાગઢની બજારમાં મારું અપમાન થયું હતું. તેજો દ્વેષીઓએ મારા ઉપર છાણ પથ્થર અને ગાળોનો વરસાદ વરસાવ્યો હતો અને આજે એ જ બજારમાં તમે ફૂલો વરસાવ્યા છે, પરંતુ તે દિવસે મને દુઃખ ન હતું અને આજે મને એનો આનંદ પણ નથી. એ કક્તર ડાહ્યો જીવ આપણા પૂજ્ય ગુરુ મહારાજને 5 મિનિટ સુધી ફોનમાં વરસાદ ગાળોનો વરસાવે અને છતાં પણ સ્વામીના મુખની રેખા ન બદલે. માત્ર એટલું જ નહીં, ફોન મૂકતા પહેલાં સ્વામી માફી માગે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તમે મને માફ કરી દો. એટલું જ નહીં, જગ જાહેર રીતે બધું રજૂ થાય, માફીનું નિવેદન પત્ર એ રજૂ થાય. આવા સદગુરુના વાત્સલ્યના એક બૂંદને પામનાર વ્યક્તિ, એમનું જે સદભાગ્ય, એ સદભાગ્યને લખનારી કલમ એ આ જગતમાં હશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. એટલે કહ્યું કે ગુરુ દ્વંદ્વાતીતમ, એ ગુરુ એ દ્વંદ્વથી અતીત હોય છે. પછી કહ્યું કે ભાવાતીતમ ત્રિગુણાતીતમ, કહેતા કે ભાવનાને વશ થઈ ક્યારેય પણ ગુરુ પોતાના કર્તવ્યથી ચ્યુત થતા નથી. સત્વ રજ અને તમ એ 3 ગુણથી તેઓ પર વર્તે છે. નથી એમને તમોગુણનો અહંકાર, નથી એ તમોગુણને આધીન, કે નથી એમને રજોગુણનો રઘવાટ, કે નથી એમને સત્વગુણનો અહંકાર. ખરેખર આવા સદગુરુ એ જેના જીવનમાં આવે છે, જેમને પ્રાપ્ત થાય છે, એમના જીવન વિકાસમાં કોઈ પણ પ્રકારની બાધા એ આવી શકતી નથી. ત્યારે વાલા વિદ્યાર્થી મિત્રો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજમાં આ બધા જ સદગુણો, બ્રહ્માનંદમાં એ રાચનારા સદપુરુષ હતા, દ્વંદ્વથી અતીત હતા, કેવળ જ્ઞાનની મૂર્તિ હતા, ત્રિગુણથી અતીત હતા અને દુનિયાના તમામ પ્રકારના ભાવો એમનાથી અતીત હતા. ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિના આ મંગલ પર્વે આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીના જીવનમાં જે પણ કાંઈ સદગુણો હતા એવા સદગુણો આપણા જીવનમાં આવે. એટલું કહી વાણીરૂપી પુષ્પને મહારાજના ચરણોમાં અર્પણ કરી અને સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરી વાણીને વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીએ ગુરુનો મહિમા, એમનું વર્ણન કર્યું અને શાસ્ત્રીજી મહારાજમાં રહેલા અપાર ગુણો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સંત જીવન માટેના સદગુણોનું વર્ણન કરતા ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણની અંદર નોંધ્યા છે. તમામ સદગુણોથી યુક્ત કોઈ હોય તો એ શાસ્ત્રીજી મહારાજ હતા. એક શિષ્યને માટે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર. ગુરુ જેવી રીતે બ્રહ્મા વિષ્ણુને મહેશ સર્જન પાલનહાર અને વિસર્જનને કરનારા છે, એવી જ રીતે એક શિષ્યને માટે એમનું જીવન ઘડતર કરનારા, એમને પોષણ આપનારા અને સમયે સમયે ઘડતરરૂપી ટાંકણાથી ઘડતર કરવા માટે ટાંકણારૂપી શબ્દથી એમને કંડારવા માટે ક્યારેક ક્યારેક બાણ મારી યોગ્યનું ઘડતર પણ કરનારા એ જ ગુરુ છે. એટલા માટે ગુરુ એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજમાં અલૌકિક ભગવાનના ધામમાંથી મોકલાયેલા મહારાજના એ મુક્ત હતા અને એટલા માટે આપણે કહી શકીએ ધર્મ જેના જીવનનો ધબકતો ધબકાર છે, ભક્તિ ભક્તિના સદગુણથી સજેલો જેનો શણગાર છે, જ્ઞાનમય ગુણોથી ભરપૂર જે ભંડાર છે, વૈરાગ્ય યુક્ત જેમનો આહાર અને વિહાર છે, એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ તો સંત જીવનનો સાર છે. સંત જીવનના સારસમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું સંક્ષિપ્ત જીવન શબ્દ પુષ્પ દ્વારા આપનામાંથી જ એક નાનકડો વિદ્યાર્થી કેરાળિયા હર્ષિલ પુષ્પ પાંખડી અર્પણ કરવા માટે અત્રે ઉપસ્થિત થશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું સંક્ષિપ્ત જીવન. સર્વ અવતારીણે ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરધામમાં બિરાજમાન આપણી આ ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણી સભામાં વિરાજમાન પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો તથા મને સાંભળી રહેલા તમામ હરિભક્તો, વ્યવસ્થાપક ભાઈઓ અને મારા વહાલા વિદ્યાર્થીઓને મારા યથી જય સ્વામિનારાયણ. આજે હું તમને, તમે આ અત્યારે જે પવિત્ર સ્થાનમાં બેસી રહ્યા છો તે ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો એક સંક્ષિપ્ત પરિચય કહેવા જઈ રહ્યો છું. ગુરુકુલ સંસ્કૃતિના પુરદ્વારક, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજીનો જન્મ અમરેલી જિલ્લા પાસે આવેલા તરવડા ગામમાં થયો હતો. તેમના પૂર્વાશ્રમનું નામ અરજણ હતું. તેમના પિતાનું નામ ભૂરાભાઈ લાખાણી અને માતાનું નામ વીરુબાઈ હતું. ભણવામાં હોશિયાર અને ચપળ હતા. તેઓ તો બાળપણથી જ સદગ્રંથો વાંચવામાં રુચિ હતી. નિષ્કુળાનંદ કાવ્ય અને યમદંડ વાંચીને તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે માત્ર 14 વર્ષની ઉંમરમાં ઘરનો ત્યાગ કરીને જૂનાગઢ મંદિરમાં સદગુરુ બાલ મુકુંદાસજી સ્વામી પાસે પાર્ષદની દીક્ષા લીધી. સંવંત 1973માં આસો સુદ બીજના દિવસે સારંગપુરમાં આચાર્ય મહારાજ શ્રી પ્રસાદજી મહારાજ પાસે તેમને ગુરુદક્ષિણા ધારણ કરી અને તેમનું નામ ધર્મજીવનદાસજી સ્વામી નામ રાખ્યું. સ્વામીએ વિદ્યાર્થીઓને માટે અનેક કાર્યો કર્યા છે. સ્વામી હિમાલયમાં વિચરણ કરવા ગયા ત્યારે તેમને એક ઋષિ કુટીરમાં ઋષિકુમારોને વિદ્યા આપી રહ્યા હતા. તે જોઈને આપણે પણ આવતી ઉગતી પેઢીને આવી શિક્ષણ આપવું જોઈએ તેવો સંકલ્પ કર્યો તેમને. આવા શુભ સંકલ્પમાં પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી અને કવિ શ્રી ત્રિભુવનભાઈ વ્યાસનો પણ તમને સાથ સહકાર મળ્યો. તેમને સંવંત 2004ના વસંત પંચમીના દિવસે ગુરુકુલ રાજકોટમાં ગુરુકુલની સ્થાપના કરી અને તેમને ફક્ત 7 વિદ્યાર્થીઓની સાથે ભાડાના મકાનમાં ગુરુકુલની શરૂઆત કરી. પૂજ્ય સ્વામીએ કોઈની પાસેથી હાથ લાંબો કરવો નહીં એવા અયાચક વ્રતધારી સ્વામીએ એક પણ ફળફાળો ઉઘરાવ્યા વગર પણ જે દાન મળ્યું તેના દ્વારા અને સંતો અને વિદ્યાર્થીઓના પરિશ્રમથી અને ગુરુકુલનો વિકાસ કર્યો. અનેક સંતો અને ગુરુ મહારાજ શ્રી શાસ્ત્રીજી મહારાજે વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કર્યું. આ સંસ્કારોના સિંચનને કારણે દેશ વિદેશમાં તેની સુગંધ ફેલાઈ. અને બીજી અનેક ગુરુકુલો ઊભું કરવાની માંગ ઊભી થઈ. ત્યારે જૂનાગઢમાં 2018 તેમની આરંભ થયો અને ત્યારબાદ 2032 રાજકોટ અમદાવાદમાં પણ ગુરુકુલ સ્થાપવાનો આરંભ થયો. સ્વામીએ ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ ગામડામાં વિચરણ કરીને અનેક હરિમંદિરો બંધાવ્યા. સ્વામીએ વિદેશમાં રહેતા હરિભક્તોને માટે તેમનું સંસ્કારનું પોષણ પૂરું કરવા માટે 5-5 વિદેશ યાત્રાઓ કરી. 7-7 વખત ટ્રેન સ્પેશિયલ ટ્રેન યાત્રાઓ દ્વારા અનેક જીવોને સમગ્ર ભારતની તીર્થયાત્રા કરાવી છે. સ્વામીએ દુષ્કાળના સમયમાં, દુષ્કાળ છે, અતિવૃત્તિ છે, એવા કુદરતી આપત્તિના સમય જે નિરાધાર બની ગયા છે, તેમની પાસે અન્ન ખાવા માટે, અન્ન પહેરવા માટે વસ્ત્ર નથી, તેઓને અન્ન અને વસ્ત્રની સહાય આપી. આમ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનની એક પણ ક્ષણ બગાડ્યા વગર કે વેડફ્યા વગર તેમને ગુરુકુલ અને અનેક સત્સંગીઓને માટે અનેક કાર્ય કર્યા છે. અસ્તુ, જય સ્વામિનારાયણ. શબ્દરૂપી પુષ્પ દ્વારા આમ તો એક જ દિવસમાં પ્રવચન તૈયાર કર્યું એટલે થોડું ખચકાટ હોય. શાસ્ત્રીજી મહારાજ એમના તો જેટલા ગુણો ગાઈએ એટલા ઓછા છે, કારણ કે જેવી રીતે અર્જુનનો રથ હાંકનાર કોણ હતું? અર્જુનનો રથ હાંકનાર કોણ? ભગવાન સ્વયં જેનો રથ હાંકતા હોય એમના રથ ઉપર ક્યારેય વિઘ્ન આવે? શાસ્ત્રીજી મહારાજના જીવનનો રથ આ ગુરુકુલરૂપી રથ હાંકનાર પણ સ્વયં પરમાત્મા હતા. શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત એવું કહેતા કે નરસિંહ મહેતાની હુંડી તો ભગવાને એક વાર સ્વીકારી, પણ મારી હુંડી તો ભગવાન વારંવાર સ્વીકારે છે. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં દૃષ્ટિ કરીએ તો ખ્યાલ આવે, સ્વામી નાની અવસ્થા અભ્યાસ વડતાલની અંદર કરતા એ સમયે પણ હરિકૃષ્ણ મહારાજ ઘણી વાર દર્શન દઈને કહેતા, હું બહુ રાજી છું, હું રાજી છું. સ્વામી મણપરેથી રાજકોટ આવતા હોય, રસ્તામાં માર્ગ ભૂલે એ સમયે ભરવાડનો રૂપ ધારણ કરીને પ્રભુ આવે અને એમ કહે, એ હાલ્યા આવો, એ હાલ્યા આવો, મારી પાછળ પાછળ હાલ્યા આવો. માર્ગ પણ સ્વયં ભગવાન બતાવવા માટે આવે. ગુરુકુલ પરિવારનો સુવર્ણ જયંતિ ઉત્સવ હોય ને ઉત્સવની અંદર સ્વામીને દ્વિધા મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરે કે ઉત્સવ કરવો કે ના કરવો. થોડું વર્ષ નબળું છે એ સમયે પૂજારીને દર્શન દઈ, પ્રણામી મંદિરના પૂજારીને દર્શન દઈને એવું કહ્યું, શાસ્ત્રીજી મહારાજ તમે જે કરો છો એ બરાબર છે, તમે કરી રાખો, અમે તમારી સાથે છીએ. આવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેમના નૌકાના નાવિક સ્વયં ભગવાન વિના, જેમના રથના સારથી સ્વયં ભગવાન વિના, એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણા ગુરુ છે, એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. એ ગુરુને માટે આજે વિદ્યાર્થીઓ સાથે મળીને જે ભજન કર્યું છે એ ભજનને આપણે સૌ હૃદયના ભાવથી બંને હાથ જોડી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં અર્પણ કરવું છે. દરેક વિદ્યાર્થીઓ દ્વારા અખંડ ધૂન 33 કલાકની, સ્વામીની 33મી પુણ્યતિથિ છે તો એ નિમિત્તે 33 કલાકની અખંડ ધૂન થઈ છે. દરેક વિદ્યાર્થીઓ 51 દંડવત, નાના વિદ્યાર્થીઓ કર્યા 51,000 દંડવત, સાયન્સ કોમર્સ અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા થયા. 11 જન્મગલના પાઠ, 5,100 જન્મગલના પાઠ અને 11,00,000 મંત્ર જાપ થયું છે. એકવાર તાળીઓથી આ ભજન ભક્તિને વધાવીએ. બંને હાથ જોડી પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી, સમગ્ર ભજનને ભગવાનને વાલા સંતો છે અને સંતોને વાલા ભગવાન છે, ત્યારે ભગવાનનું જે ભજન સ્મરણ થયું છે એમને શ્રીહરિના ચરણોમાં આપણે અર્પણ કરીએ અને વિશેષ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાના પાત્ર બનીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, માળા એક બાજુ રાખી બધા પોતપોતાના સ્થાને આપણે ઊભા થઈશું. આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 33મી પુણ્યતિથિ છે. વિદ્યાર્થીઓએ ભક્તિપૂર્ણ હૃદયથી જે ભજન અર્પણ કર્યું છે, આજે બે હાથ જોડી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરવાની છે કે હે ગુરુદેવ, તમે જે રીતે તમારા જીવ ઇન્દ્રિયોને અંતઃકરણને એક કરી ભજન કર્યું છે એવી રીતે અમે ભજન ન કરી શકીએ. તમે જેટલું ભજન કર્યું છે એટલું અમે ભજન પણ ન કરી શકીએ. અમે ધર્મનિષ્ઠ નથી, અમે આત્મદિવેતી નથી, અમે તો તમારા એક બાળક છીએ. અમે ભજન કરતા હોઈએ અમારું મન બીજે રમતું હોય, પ્રાર્થનામાં હોઈએ ત્યારે પ્રાર્થનામાં ન હોઈએ, ભણતા હોઈએ ત્યારે મન એ ભણવામાં ન હોય, અમે ભજન કર્યું છે એમાં પણ અમારું મન એ ક્યારેક ભજનમાં ન રહ્યું હોય. ગુરુદેવ, તમે તો તમારા જીવનમાં ભગવાનને જેવી રીતે રાજી કર્યા છે એવી રીતે અમે રાજી કરી શકવાના નથી. તમે જેટલા જીવોને આત્યંતિક કલ્યાણ આપ્યું છે એટલું આત્યંતિક કલ્યાણ એ અમે કોઈને આપી શકીએ એમ નથી. ગુરુદેવ, તમારી આ પુણ્યતિથિ નિમિત્તે અમે યથાશક્તિ, અમારું જેટલું સામર્થ્ય, અમારી જેટલી શક્તિ એ પ્રમાણે અમે ભજન કર્યું છે. અમને તમારા બાળક ગણી જે પણ કાંઈ ભજન કર્યું છે, જેવી રીતે દિવ્ય અક્ષરધામમાં રહી અત્યારે તમે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવા કરો છો, એમને રાજી કરો છો, એવી જ રીતે તમે અમારા ઉપર રાજી રહેજો. અમે જે ભજન કર્યું છે એમને તમારા ચરણોમાં અમે અર્પણ કરીએ છીએ. હે ગુરુદેવ, તમે અમારા ઉપર રાજી રહેજો. બધા જ વિદ્યાર્થીઓ બે હાથ જોડી રાખે, આંખો બંધ કરી મનોમન વિદ્યાર્થીઓ પ્રાર્થના કરજો કે ગુરુદેવ, તમે જેવી રીતે ભગવાનને રાજી કરો છો એવી રીતે અમે પણ અક્ષરધામમાં રહી તમને રાજી કરી શકીએ, મહારાજની સેવા કરી શકીએ, એવું તમે અમારા ઉપર કૃપા કરજો. ન ધર્મનિષ્ઠો સ્મિન ચાત્મવેદી ન ભક્તિમાસ્ત્વચરણારવિંદે અકિંચનો નન્યગતિ શરણ્ય ત્વત્પાદમૂલં શરણં પ્રપદ્યે ત્વત્પાદમૂલં શરણં પ્રપદ્યે. અથ સંકલ્પ. હવે જે પણ ભજન આપણે કર્યું છે એ ભજનને પૂજ્ય મહારાજના ચરણોમાં, પૂજ્ય ગુરુદેવના ચરણોમાં અર્પણ કરવું છે. બે હાથ જોડી સંકલ્પ કરીએ. અત્રાદ્ય સપ્તસપ્તત્યાધિકદ્વિસહસ્રતમ વત્સરે ઉત્તરાયણે વસંત ઋતો મહામાંગલ્યફલપ્રદમાસોત્તમ માસે પુણ્યપવિત્ર માસે મહામાસે શુભકૃષ્ણપક્ષે દ્વિતીયાયાં શુભપુણ્યતિથો ભૌમવાસરે. બે હાથ જોડી. અહીંથી હું જે રીતે બોલું એ રીતે પાછળ પાછળ સૌ કોઈ વિદ્યાર્થીઓએ બોલતું જવાનું છે. મમ સકલ શુભ મનોરથ સિદ્ધ્યર્થમ આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત્યર્થમ ગુરુણામ ગુરુ શ્રી સહજાનંદ સ્વામી પ્રસન્નતાર્થમ એવં ચ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રસન્નતાર્થમ મયા કૃતેન યત્કિંચિત ભજનેન ભગવાન શ્રી સ્વામિનારાયણઃ સાંગઃ ગુરુકુલ પરિવારઃ પ્રિયતામ નમઃ કૃતેસ્મિન શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રસન્નતાર્થે કર્મણિ ન્યૂનાતિરિક્તમ યત્કર્મમ તત્સર્વમ શ્રી સ્વામિનારાયણ પ્રસાદાત પરિપૂર્ણમસ્તુ પરિપૂર્ણમસ્તુ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. બે હાથ જોડી મહારાજના ચરણોમાં પ્રણામ કરી બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. ભગવાન શ્રી હરિના ચરણોમાં આપ સૌ વિદ્યાર્થીઓના હૃદયની ભક્તિ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના નિમિત્તે થયેલું ભજન એ આપણે સૌએ અર્પણ કર્યું. આજે બે વિદ્યાર્થીઓને વિશેષમાં યાદ કરીશ. આમ તો નવું સત્ર આ વખતે પ્રારંભ થતું હતું એટલે સ્પેશિયલ ભજન કદાચ એટલું નથી થયું, પણ સામૂહિક ભજનની અંદર આપણે જે કંઈ પણ યથાશક્તિ ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે આ નિમિત્તે ભજન કર્યું છે એ શ્રીહરિના ચરણોમાં અર્પણ થયું. વેકેશનના દિવસો દરમિયાન બે વિદ્યાર્થીઓ છે એમનો સમગ્ર પરિવાર ભેગા મળી અને સાંજે સાંજે જ્યારે સમય મળે ત્યારે લગભગ 10-20 મંત્રપોથીની બુક છે, બંને પરિવારના વિદ્યાર્થી છે. વેકેશનના દિવસોમાં એમના પરિવારના સભ્યો સાથે મળીને ભજન કરેલું. હમણાં થોડા દિવસો પહેલાં એના વાલી આવેલા ત્યારે મળેલા અને બુકો અર્પણ કરી હતી, પણ એ બુકોને આજે શાસ્ત્રીજી મહારાજના આ પર્વ નિમિત્તે આપણે અર્પણ કરાવીએ. ટીલાળા મોહિત કિશોરભાઈ અને પરમાર સાહિલ ભરતભાઈ આ બંને વિદ્યાર્થીઓ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે આવશે. બંને વિદ્યાર્થીઓને આશીર્વાદ સ્વરૂપે એક નાનકડી ઘડિયાળ એ પણ ભેટમાં અર્પણ કરીશું. બંને વિદ્યાર્થીઓ આવી અને કરેલું ભજન, એમના હૃદયની ભક્તિ, એમના પરિવારની ભાવના એ લક્ષ્મીનારાયણ સ્વામીના ચરણોમાં. બંને વિદ્યાર્થીઓ સાથે ઊભા રહી જાય. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. બંને વિદ્યાર્થીઓની હૃદયની ભાવના આપણા સૌના હૃદયની ભાવનાઓને સાથે ભેળવી અને સંતોના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે. થોડી જ વારમાં દ્રશ્ય શ્રાવ્ય દ્વારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની અંતિમ વિધિ, અંતિમ દર્શન એ આપણે કરવા છે. એ પહેલાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણને સૌથી મોટી કોઈ ભેટ આપી હોય તો એ આપણા વાલા ગુરુ મહારાજ છે. આ ભૂમંડળને વિશે સૌ પ્રથમ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવનાર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. સૌ પ્રથમ સંપ્રદાયની અંદર સાંપ્રદાયિક માસિકનું પ્રવર્તન કરાવનાર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, યાત્રા ટ્રેનનો પ્રારંભ કરાવનાર એ પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મવિદ્યા બ્રહ્મસત્ર હોય, શિબિર હોય એમનો પ્રારંભ પણ સ્વામીએ કરાવ્યો, જપયજ્ઞનો પ્રારંભ કરાવ્યો, દરિદ્રોને યોગીઓના જે તારણહાર બન્યા, બ્રહ્મસત્રો જ્ઞાનસત્રોના જે પ્રેરક બન્યા, આધ્યાત્મિક શિબિરોના જે આયોજક બન્યા, એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર પરમ પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સ્વામી સાથે રહ્યા છે, રાજી કર્યા છે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી હોય, ગુરુ મહારાજ હોય, સંતો વલ્લભ સ્વામી હોય, આદિક સંતોએ ખૂબ હૃદયથી નજીકથી માણ્યા છે, ત્યારે સ્વામીના જ શબ્દો દ્વારા સ્વામીના જીવનના 2-5 પ્રસંગો અને ગુણાનુવાદનું શ્રવણ કરીએ. પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, વાલા સંતો, પાર્ષદો, વાલા વિદ્યાર્થી બંધુઓ, આજે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 33મી પુણ્યતિથિ છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એવા મહાપુરુષ હતા કે સદીઓમાં આવા મહાપુરુષ જન્મે નહીં. ભક્તચિંતામણીના બીજા પ્રકરણમાં જે સંતના સદગુણો લખ્યા છે નિષ્કુળાનંદ સ્વામીએ, એ તમામ સદગુણો સ્વામીના જીવનમાં આત્મસાત થયેલા હતા. બીજો, સ્વામીએ પોતે સંતત્વ તો જાળવ્યું, પણ હજારો જીવનના તારણહાર બિના આ સંસ્થાની સ્થાપના કરી અને ઘણા જીવોને ભગવાન સન્મુખ કર્યા. સ્વામીએ 80 તો નવા મંદિરો અને જૂના મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા છે. 7 સ્પેશિયલ ટ્રેન કાઢી છે. સ્વામી ધામમાં પધાર્યા પછી 4 સ્પેશિયલ ટ્રેન નીકળી. કુલ ગુરુકુલમાંથી 11 સ્પેશિયલ ટ્રેન સારા ભારતની યાત્રા માટે નીકળેલી. ઘણા ગામડાના ભક્તોને સ્વામીએ તીર્થયાત્રા કરાવી છે. બીજું, સ્વામીએ પોતાના જીવનમાં એવો સંકલ્પ કર્યો કે આ શરીરમાં 3.5 કરોડ રૂવાળા છે, તો એટલું આપણે રૂવાળે રૂવાળે ભજન કરવું, 3.5 કરોડ મંત્રનો જપ કરવો, સ્વામી આવો સંકલ્પ કરેલો. પણ સ્વામીએ 10 કરોડ મંત્રનો જપ કર્યો અને એના પુરસ્ચરણ નિમિત્તે જૂનાગઢમાં સ્વામી 2 વખત કોઠારી મહંત બન્યા, ત્યારે 21 દિવસનો મોટો મહાયજ્ઞ કરેલો અને હજારો ને લાખો માણસો એ જેને જેને જોયો એ તો અદ્ભુત કે આવો કોઈ કરી જ ન શકે પહેલાં, ત્યારે એ મોટો મહાયજ્ઞ કરેલો. સ્વામીએ જ્યારે જ્યારે કુદરતી આપત્તિઓ આવી ત્યારે ત્યારે સ્વામીએ એ ગરીબોને બધા માણસોને એનું હૃદય બહુ જ કરુણાવાળું હતું, દયાળુ હતું. આમ સ્વભાવે થોડા કડક હતા પણ ધીરજ, ક્ષમાશીલતા, એના સદગુણો એને જીવનમાં આત્મસાત કરેલા હતા. નિષ્કામ કર્મયોગી હતા સ્વામી. અને બીજું કે એક સારા અનુશાસક હતા, કે એમની હાજરી હોય એટલે માણસ શિસ્તમાં આવી જ જાય તમારે, એવો એમનો પ્રભાવ હતો. સદવિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા આ ત્રણેયના પ્રવર્તક હતા. સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ હતા. કોઈ દુઃખમાં અકળાઈ ન જાય અને સુખમાં છકી ન જાય. અને સ્વામીના કાર્યો બધા સાહસિક હતા. જે જે નવા આયોજનો સંપ્રદાયને સ્વામીએ આપેલા છે, જેમ કે મંત્રલેખન, ધૂન ભજન અને સાહિત્ય પ્રકાશન, આ બધા જે આયોજનો છે એ સ્વામીએ સંપ્રદાયને આપેલા છે. બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો અને જપયજ્ઞો અને આ બધું સાહિત્ય પ્રકાશન, આ બધું સ્વામીએ પોતે જાતે કર્યું છે. અને સ્વામીએ જ્યારે આ જમીન લીધી ત્યારે ઢેબરભાઈ મિનિસ્ટર હતા, સૌરાષ્ટ્ર સરકારના મિનિસ્ટર હતા. ત્યારે ત્રિભુવનભાઈ એ સ્વામીને એમ કહ્યું કે સ્વામી, તમારામાં અપાર શક્તિ છે તો આ નાના બાળકોના જીવન સારા બને, સંસ્કારી બને એવું કાંઈ કરો. એટલે સ્વામીએ આ ગુરુકુલની શરૂઆત કરી. સાથે મળીને ત્રિભુવનભાઈ લેખક હતા, કવિ હતા અને સદવિદ્યા માસિકના આપણા તંત્રી પણ હતા. અને એના કાવ્યો વિદ્યાર્થીઓને ભણવામાં પણ આવતા હશે. ત્યારે એ ત્રિભુવનભાઈને સ્વામીએ મળીને આ ગુરુકુલનો આરંભ કર્યો. સ્વામીના ગુરુભાઈ પૂજ્ય માનસ સ્વામી એ અખંડ ભજન પરાયણ સંત હતા. એમના હસ્તે આ સંસ્થાનું ખાતમુહૂર્ત થયું અને આ સંસ્થાની શરૂઆત થઈ. ત્યારે આજે તો આપણા વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં બહુ જ પથરાયેલા છે અહીંયા ભણી ભણીને. એવો સ્વામી એ જીવનઘાટના ઘડવૈયા હતા અને સંસ્કારના શિલ્પી હતા. એમનું જીવન જ એવું હતું, એનો પ્રભાવ એટલો બધો હતો કે માણસ આમ હામો જોતા વિચાર કરે. અને એટલા માણસ પારખું હતા સ્વામી કે માણસના ચહેરા ઉપર કે એના પગ ઉપરથી કહી દે કે આ ટાઈપનો જ માણસ હશે. ત્યારે આવી અગાધ શક્તિ સ્વામીમાં હતી. અને છેલ્લી ઉંમર સુધી સ્વાધ્યાયશીલ હતા પોતે. વાંચનનો ખૂબ એમને શોખ. કાયમ ભગવાનની વાતો કરે તો નવી નવી જ વાતો નીકળે ત્યારે. અને અખંડ ભગવાનના ધારક હતા હો ત્યારે. એ સ્વામીએ મોટા મોટા કેટલા કામો સત્સંગના કર્યા એમને. અને બીજું, કુદરતી આપત્તિ આવે, રોગાર્તની સેવા અને વ્યસન મુક્તિનું જબરજસ્ત અભિયાન ચલાવેલું. જૂનાગઢ મંદિરના 2 વખત મહંત થયેલા, 6 મંદિરો શ્રીજી મહારાજના સ્થાપિત 6 મંદિરોના પાટોત્સવ પણ સ્વામીએ કરાવેલા. અને બીજું, હિમાલયની પદયાત્રા કરી પગે ચાલીને. હો હિમાલયમાં બદ્રીનારાયણ, કેદારનાથ, ગંગોત્રી, જન્મોત્રી આ 4 ધામ હિમાલયના ગણાય. ત્યારે સ્વામીએ વિષ્ણુપ્રયાગમાં એવો નિયમ લીધો કે મારે 1100 માળા કરવી, 1100 જન્મંગલના પાઠ કરવા, 1100 દંડવટ અને 1100 પરિક્રમા. આ પદયાત્રામાં સ્વામીએ આટલું બધું ભજન કરેલું. અને બીજું, રાજકોટ ગુરુકુલની સ્થાપના તારીખ 11/5/48 રોજ 2004 માનદ સ્વામીને હસ્તે ભૂમિપૂજન થયેલું. બીજું, ઋષિકેશમાં પહેલી શિબિર 1 મહિનાની કર્યો ત્યારે ઋષિકેશના સંન્યાસીઓ માત્રને આમંત્રણ આપી અને આ ભંડારો કરેલો અને બધાને જમાડેલા, ત્યારે એને દક્ષિણા બધાને આપેલી. ત્યારે સ્વામીના જીવનમાં અખંડ ભગવાનના સંબંધવાળી જ એમને પ્રવૃત્તિ કરી છે બધી. અને 5 વખત વિદેશ યાત્રા કરી, લેટિન અમેરિકાના ભક્તોને પણ સત્સંગ કરાવ્યો કે જેની સ્પેનિશ ભાષા છે. અને અમેરિકાથી જાતા જ પ્લેનમાં 4 કલાક થાય ત્યારે એ ત્યાં પણ સ્વામીએ એમને સત્સંગ કરાવેલો. ત્યાં 3 માઇક રાખવા પડે, એક ગુજરાતીમાં સ્વામી બોલે, પછી એનું અંગ્રેજી કરે, 3જા માઇકમાં એની સ્પેનિશ ભાષા એનો માણસ હોય ત્યાં હોય. ત્યારે એ રીતે સત્સંગ 2-3 કલાક સભા ચાલે તો એ કોઈ હલે નહીં હો, કારણ કે એ પ્રદેશ છે લેટિન અમેરિકા, એ કાશ્મીર જેવો છે, ત્યાં 10 મહિના વરસાદ થાય, સમજ્યા ને? ત્યારે હરિયાળો પ્રદેશ છે, ત્યારે એ ભૂમિમાં પણ કે એ બધાને સત્સંગ સ્વામીએ કરાવેલો. ને હજી પણ નિયમિત આરતી બધું કરે છે અને અંગ્રેજીમાં સ્પેનિશ ભાષામાં શિક્ષાપત્રી છાપી અને બહાર પાડી છે. ત્યારે એ લોકોએ દારૂ માંસ છોડી દીધા છે અને ભગવાનની ભક્તિ કરે છે, ભજન કરે છે. ત્યારે એ બહુ મોટી વાત છે, આ દેશમાં તો સત્સંગ થાય. બીજું કે આ સ્કૂલને 25 વર્ષ થયા આપણી સ્કૂલને, ત્યારે એનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયેલો ત્યારે સ્વામીએ સંકલ્પ કરેલો કે આ બધા આપણા વિદ્યાર્થીઓ છે એ ભગવાનના જ બાળકો છે. એટલે રાજકોટમાં જેટલી સ્કૂલો છે એ સ્કૂલોને પહેલાં સર્વે કરી અને લિસ્ટ કર્યું. પછી સ્વામી અત્યારે જે મગજના લાડુ છે એના કરતાં ડબલ સાઇઝના 8-8 લાડુની કોથળીઓ ભરીને સ્વામીએ બધી સ્કૂલમાં સંતોને મોકલીને કથા વાર્તા કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધાને પ્રસાદ આપેલો. ત્યારે સ્વામીના જે આયોજનો છે બધા નવીન જ હોય તમારે, અને વિદ્યાર્થીઓને પ્રસાદ આપેલો. બીજો કે સ્વામીમાં ધીરજ બહુ હતી અને ક્ષમાશીલતા બહુ હતી, દયાળુ પ્રકૃતિ બહુ હતી. મોટા મોટા યજ્ઞો કરે સ્વામી, બ્રાહ્મણોને દક્ષિણા આપે તો એ બ્રાહ્મણો એને ધારી રાખ્યું અને એ કરતાં જાજુ કવરમાં નીકળ્યો. ત્યારે સ્વામી આવા દયાળુ હતા અને મોટા મનના હતા. ત્યારે આટલો બધો વિકાસ થયો સંસ્થાઓનો, પણ ક્યાંય સ્વામીએ કોઈ દી ફંડફાળો કે ઉઘરાણા કર્યા નથી. એને એક ભગવાનનો વિશ્વાસ હતો, એને પોતે એક ભગવાનનો ડર હતો, એને બધાએ ડર નીકળી ગયા હતા. અને આપણે જે ભગવાનનો ડર ન હોય એને બધાએ ડર લાગુ પડી જાય પાછા, સમજ્યા ને? એ નિડર મહાપુરુષ હતા અને એને અને સ્પષ્ટ વક્તા હતા, જીવન ઘડતરના શિલ્પી હતા. અને બીજો કે જેટલા ભગવદી સંતો હરિભક્તો સંપ્રદાયમાં હતા એ બધાને સ્વામી સાથેનો અતૂટ નાતો હતો, દરેક આપણા પ્રસંગમાં હાજરી આપતા હો. અને બીજો કે સ્વામીએ એવા ધીરજવાળા મહાપુરુષ હતા, સુખમાં ચક્કી ન જાય અને દુઃખમાં ડગી પણ ન જાય. ત્યારે સ્વામીએ 3 મહિનાની યાત્રા દક્ષિણ ભારતની કરેલી. અભયચંદભાઈએ કીધું કે સ્વામી તમે દક્ષિણ યાત્રા ઉત્તર ભારતની તો દર વખતે કરતા હો છો, પણ દક્ષિણ ભારતમાં યાત્રા કરો અને એ તમને બહુ નવું જાણવા મળશે. એટલે સ્વામી એ દક્ષિણ ભારતની યાત્રાએ ગયેલા. ત્યારે ગાડી બાય કારથી ગયા હતા. રસ્તામાં સ્વામી કે મારે બહિર્ભૂમિ જવું છે, એટલે એક નદીના કાંઠે ત્યાં એક ઢોળાવ હતો, એમાં સ્વામી આમ ઉપર ચડતા હતા અને જતા હતા, ત્યાં પડી ગયા. બોરડીના ગુંડામાં આલા બોરડીનું ઝાડું હતું ને એમાં પડી ગયા. તો કેટલા બધા કાંટા એના હોય, ઊભો ને વાંકો ને કાંટા હોય ને, એ સ્વામીના શરીરમાં ગરી ગયા. પણ સ્વામીએ પછી ઊભા થઈ એને જેટલા શક્ય એટલા કાંટા કાઢ્યા તો અંદર કાંટા પાછા રહી ગયા. પાછું ગાડીમાં મુસાફરી કરવાની, બેહે તો પાછું પાછળથી લાગે તો ખરું જ, પણ તોય સંતોને કોઈને સ્વામીએ વાત કરી નહીં. પણ બેસવામાં ઓલું થાય એટલે સંતોને એ શંકા કંઈ કંઈક લાગે છે, સ્વામીને તકલીફ લાગે છે. પછી સ્વામીએ બહુ કીધું એટલે સ્વામીએ વાત કરી, કામ થયું હતું. પછી કાંટા કાઢ્યા અને એ જાત્રા કરી. બીજું કે એક ગામડામાં સ્વામી સવારે વહેલા મંદિરે નાહવા ગયા, સ્નાન કરવા ગયા. ત્યાં કૂવાની અંદરથી અવાજ આવ્યો કે અમને બચાવો બચાવો બચાવો. એક બૈરા પડી ગયેલા અંદર. પછી સ્વામીને એમ થયું કે આપણે તો સાધુ છીએ, પણ મહારાજે કીધું છે એવા દેશકાળ હોય તો એને પણ અડી નહીં. પણ સ્વામીએ તો બહુ વિચારશીલ મહાપુરુષ હતા એટલે એક દોરડું લઈ એને આમ લંબાવી દીધું, અહીંયા કણે પાવઠે બાંધી. અને પછી સ્વામી બે ત્રણ જે કોઈ ગામના માણસો હતા એને કીધું કોઈ બૈરાઓ પડી ગયા છે એને તમે કાઢો, દોરડું તો નાખી દીધું છે અને દોરડું એને ચાલી લીધું છે. એટલે પછી એનો જીવ પણ બચી ગયો ને પોતાનો ધર્મ પણ હંચવાઈ ગયો. ત્યારે આ સ્વામી એવા મોટા દયાળુ હતા. અને બીજું કે સ્વામીએ જ્યારે આવા કાર્યો કર્યા, વિઘ્ન સંતોષી માણસો જ્યારે જૂનાગઢમાં જ્યારે હતા ત્યારે સ્વામીનું ખૂન કરી નાખવા માટે પ્રયત્ન કરેલો, એક સિંધીને પૈસા ઠેરાવીને સ્વામીનું ખૂન કરી નાખવા માટે એ કાગળ પાછો સ્વામીના પાસે ફરતો ફરતો હાથમાં આવ્યો. એટલે ત્યારે નવાબના દિવાન જીવાભાઈ હતા, એ જીવાભાઈને કાગળ સ્વામીએ આપ્યો કે આવી રીતે ષડયંત્ર થયેલું છે. તો પછી એને આ સંધિને બોલાવ્યો ફોજદારની પાસે, અને ફોજદારે એવા વાંકા વાંકા પ્રશ્નો પૂછી અને જેવું હતું એનું કહી દીધું કે આમાં કોણ કોણ નિમિત્ત છે એ બધું. ત્યારે જીવાભાઈએ કીધું કે હવે આમને બધાને જેલના હળિયામાં પૂરી દઈ ગઈ. અને સ્વામી કે ના, એ નથી કરવું, કે મારા નિમિત્તે કોઈને દુઃખ થાય એવું મારે કરવું નથી. ત્યારે જીવાભાઈ દિવાન પોતે હતા બુદ્ધિશાળી, એમને એવી સ્વામીની છાપ પડી કે આ તો મહાપુરુષ છે, કે હે પોતાની ઉપર ગમે એટલું દુઃખ આવે પણ એનો વેર વાળવા કે ક્યારેય એને ભાવ થતો નથી, આવા આવા પુરુષ ક્યાંય જોવા મળે નહીં, ઉલટો એને ભાવ વધી ગયો. પણ કહેવાનું શું કે સુખ દુઃખમાં ગીતાનો સમત્વ યોગ સ્વામીએ સિદ્ધ કરેલો. ત્યારે આપણે સૌને એવી ગુરુ પરંપરા મળી છે કે એ મહાપુરુષ આજે ધામમાં ગયા એના 33 વર્ષથી, આ 33મી પુણ્યતિથિ છે. તમે બધા વિદ્યાર્થીઓએ આટલું બધું સરસ ભજન કર્યું, જન્મગલના પાઠ કર્યા, ડનોટ કર્યા અને ધૂન કરી, ખૂબ તમે બધા ધન્યવાદને પાત્ર છો. અને મહારાજ તમારી ઉપર ખૂબ રાજી થશે, સંતો તો રાજી જ છે. અને અને ખૂબ તમે પણ તમારા જીવનમાં આ પુણ્યતિથિ નિમિત્તે સંકલ્પ કરજો કે આપણે ગુરુકુલમાંથી છીએ ત્યાં તો પા કરવાના જ છીએ, પણ બહાર નીકળીને પણ આપણું શરીર અને પૂજા હારે છૂટવા જોઈએ. એટલે આપણું મૃત્યુ થાય ત્યાર પછી આપણી પૂજા ન થાય તો વાત જુદી, પણ આપણો જ્યાં સુધી પ્રાણ છે શરીરમાં ત્યાં સુધી આપણે ભગવાનની પૂજા કરવી અને એકાદશી રહેવી. અને બસ આ નિયમ તમે આજીવન રાખજો, ભગવાન તમારી ઉપર રાજી થશે, તમને ખૂબ પ્રગતિ કરાવશે, તમને ખૂબ આગળ ને આગળ લઈ જશે. ભગવાન શ્રીહરિ સર્વનું મંગલ વિસ્તારે, એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આ 33મી પુણ્યતિથિએ ગુરુ મહારાજે વાત કરી એમ આપણે રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઘણા બધા અહીંયાથી ભણીને દેશ વિદેશમાં સ્થાયી થયા હોય. આપણી આ સભામાં દર ગુરુ પૂર્ણિમાએ વાલા વિદ્યાર્થીઓ જેમના જીવનમાંથી પ્રેરણા લેવી જે હોય છે, એ દર ગુરુ પૂર્ણિમાએ અમદાવાદથી મનસુખભાઈ દુધાત એ કાયમ અહીંયા આવતા હોય અને શાસ્ત્રીજી મહારાજની રૂમની આગળ પોતે પૂજા કરતા હોય. આજના દિવસે સ્વામી ધામમાં ગયા છે ત્યારે પણ મનસુખભાઈએ શુભ સંકલ્પ કર્યો કે મારે અહીંયા 3-4 દિવસ રોકાઈને ભજન કરવું છે. મનસુખભાઈ આવો, પાછળ બેઠા છે ને. હા, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી એમને આશીર્વાદ આપશે. મનસુખભાઈ અહીંયા આવશે. ઘણા વર્ષો વયા ગયા અને છતાંય એક ધારું કાયમી માટે અહીંયા આવું. ગુરુ મહારાજ બસ તાલીઓ બંધ ગુરુ મહારાજે વાત કરી ને એમ કે આપણે પૂજા અને આ શરીર બે હારે છૂટવું જોઈએ. મનસુખભાઈ કેટલા વર્ષ થયા અહીંયા? 72 72 માં અહીંયા ભણતા, આજે લગભગ 48 વર્ષ જેવું થવા આવ્યું. અને કાયમી એ વ્રત એમણે જાળવી રાખ્યું છે. સાચા એક ગુરુ ભક્ત છે. તો મનસુખભાઈને પૂજ્ય લક્ષ્મીનારાયણ સામે હાર પહેરાવ્યો. બીજું વહેલા વિદ્યાર્થીઓ, સમય ઘણો બધો થયો છે. અત્યારે આપણે શાસ્ત્રીજી મહારાજની વિડીયો પણ અહીંયા નિહાળવાની છે. અને એક જ એક સૂચના આપી દો. ઘણી વાત તમે સાંભળી શાસ્ત્રી વિશે, એક વાત રહી ગઈ છે. શાસ્ત્ર વિદ્યાર્થી કેવા હતો, પ્રેમ હતો, એ વાત તમને કહું છું હું. સ્વામી આકરા પોતે હતા, વળતા ધકતા ટોકતા રોકતા બધું સાચું હજુ જાણે છે. પછી વળી કોઈ કીધું વિદ્યાર્થી, કોઈ દી કીધું ક્યારે વિદ્યાર્થીઓને? કોઈ દી વિદ્યાર્થી દીખા સભામાં કોઈ મને યાદ નથી. કોઈ દિવસ વિદ્યાર્થી ધકતા નહીં, વળતા કોને? સંતોને, વ્યવસ્થાપકોને. મારે તમે ધ્યાન રાખતા વિદ્યાર્થીઓનો, એ તો બાળક બધા કહેવાય, એને મારે દેખવાનું. બોલો, એટલા પ્રેમ વિદ્યાર્થી પ્રત્યે હો, એટલો ભાવ મને ખાસ યાદ છે. વર્ષો ચાલીમે ગયો છું હું, કોઈ જો ધીકા સભામાં વિદ્યાર્થીઓને મને યાદ નથી બિલકુલ. કોઈ મનસુખભાઈ પણ યાદ મારા ભેગા રહ્યા છે. એ ભણતા, અમે ભણાવતા અમને, સ્કૂલ હોય કે સભા હોય, ગ્રામ થયા હોય તો કોણ ધકે? વ્યવસ્થાપકોને અને સંતોને. તમને કોઈ બી નહીં, એટલો પ્રેમ વિદ્યાર્થી પ્રત્યે હો. વિદ્યાર્થી માટે અને વિદ્યાર્થી માટે ખૂબ પ્રેમ ભાવ, કારણ કે જાણતા આ બધા બાળકો તો અજ્ઞાની છે, નાના છે, નિર્દોષ છે, કોની પાટી થખાય નહીં, પ્રેમથી સાચવાય ને આ બસ. એટલો ભાવ એમને સ્વામી શાસ્ત્રી મને વિદ્યાર્થી પ્રત્યે. વાત પૂછવામાં એમ સજાન સ્વામી મહારાજ કી છે બસ. આ વિદ્યાર્થી શાસ્ત્રી મને કેવું કહ્યું થાય? જો પૂજ્ય લક્ષ્મીનારાયણ સામે ખૂબ સરસ મીઠી ટકોર કરી છે, પણ એક સાવધાની અત્યારના યુગમાં આપણે ખાસ જાળવવી જોઈએ. એક સૂચના છે, બધા પાળશો કકડીનો, બધા પાળશો ને. જો આજે પૂજ્ય સંત વલ્લભ સ્વામીએ ખૂબ મહેનત કરીને અહીંયા સ્કૂલ ઉપર ત્રીજો માળ લીધો, પછી ગ્રાઉન્ડ સરસ બનાવ્યું, આખા ગુરુકુલની રોનક છેલ્લા કદાચ આપણા 50-60 વર્ષમાં જે બદલાવ નહીં હોય એ એમણે લગભગ છેલ્લા 10 વર્ષમાં બદલી નાખી હશે રોનક. પાછળ પણ ખૂબ મોટું બિલ્ડિંગ બનાવ્યું છે. આપણે સાવધાની એ રાખવાની કે હિંચકા બનાવ્યો હોય, બધું બનાવ્યું હોય, તમારી ખેલકૂદ માટે જ, આનંદ માટે જ, પણ ક્યાંય કરતાં ક્યાંય રમત ગમતમાં પણ આપણાથી કોઈને લાગી ન જવું જોઈએ. જો આજે જ એક નાના બાળકને, 9મા ધોરણનો વિદ્યાર્થીઓ છે, અને એવું જોરદાર ટક્કર લાગી છે અહીંયા કાન પાસે કે એને મગજમાં છોકરાઓ અસર થઈ ગઈ છે, અને ડૉક્ટરે પણ ત્યાં ના પાડી દીધી કે અહીંયા નહીં, એને બીજી મોટી હોસ્પિટલમાં લઈ જાઓ, ટ્રાન્સફર કરો એમ. એટલે જો આપણું જીવન છે એ બહુ ખૂબ અગત્યનું છે. ભણવા માટે તમે અહીંયા આવ્યા છો ત્યારે ખેલકૂદમાં પણ દડો પણ ન વાગવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એવા જોરદાર શોટ મારતા હોય જાણે અહીં બોલો કુંભલે કામલી આવ્યો હોય એવું લાગે એમ, અને સીધી રમરમાટ જતી હોય, પાછી કઈ દિશામાં જાય એ આપણને ખબર ન પડે. એકાદાને કોકને બરાબર માથામાં લાગી જાય તો માણસને મરતા વાર ન લાગે. એટલે રમવાનું બધું કરવાનું, પણ છતાંય આપણાથી કોઈને નુકસાન ન થાય એની ખાસ એટલે ખાસ જાળવણી રાખવાની, આટલી એક સૂચના છે. હવે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના વિડીયો તરફ આપણે જઈએ. પૂજ્ય સંતો આ બાજુ બેઠક લેશે, આ બાકડા છે એ તરફ. સંત સ્વામીની ત્યાં બેસો, વાંધો નહીં, સંત સ્વામીની બેસો. સ્વામી ધામમાં ગયા એ ખૂબ કરુણ પ્રસંગ છે. આજે સવારે અહીંયાથી બધે સંતો અને હરિભક્તો સ્વામીના ઓટે જ્યાં સ્વામીના અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યા છે, એ સ્કૂલના પાછળના ભાગમાં સ્વામીના અગ્નિ સંસ્કાર કરેલા. ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ કા અક્ષરવાસ. भगवान श्री स्वामीनारायण के दिव्य सिद्धांतों को विश्व में फैलाने हेतु प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतम महत, इस आज्ञा को अपना जीवन मंत्र बनाकर गुरुकुल संस्कृति का पुनरुद्धार करने वाले जप यज्ञों के प्रवर्तक, संकटग्रस्तों के सहायक, संस्कार धाम मंदिरों के निर्माता, यात्रा ट्रेनों के प्रारंभक, दरिद्रों और रोगियों के तारणहार, ब्रह्म सत्रों ज्ञान सत्रों के प्रणेता, आध्यात्मिक शिविरों के आयोजक, चारित्रशील संतों के शिल्पी, ऐसे आध्यात्मिक भारत के युग पुरुष, सद्विद्या सद्धर्म रक्षक सद्गुरु वर्य शास्त्री जी महाराज श्री धर्म जीवन दास जी स्वामी जब पंच भौतिक शरीर छोड़कर भगवत धाम में पधारे, तब गुरुकुल परिवार अनाथ सा बन गया। समग्र संप्रदाय शोक के महागर्त में डूब गया। देश देशांतर के संतों की भीड़ लगी, अनेक आंखें बरस रही। 5 फरवरी 1988 शुक्रवार संवत 2044 माघ कृष्ण द्वितीया रात 9:36 की वो अमंगल घड़ी थी, जब कलयुगी अंधकार में सतयुग की ऋषि संस्कृति का उजाला फैलाने वाले इस महापुरुष ने इस अशाश्वत भूलोक से दिव्य एवं शाश्वत भगवत धाम में प्रयाण किया। गुणातीत परंपरा के उजागर पूज्य शास्त्री जी महाराज के अंतिम दर्शन के प्यासे देश विदेश स्थित सैकड़ों भक्तों के लिए पूज्य स्वामी जी के पार्थिव शरीर का अंतिम संस्कार 7 फरवरी रविवार के दिन दोपहर किया गया। तब तक संतों भक्तों ने स्वामी जी के आसन पर अखंड भजन किया। रविवार के दिन प्रातः 5 बजे पूज्यपाद मुगुट स्वामी, पूज्यपाद जोगी स्वामी, सद्गुरु वर्य श्री देवकृष्ण दास जी स्वामी, सद्गुरु शास्त्री श्री माधव प्रिय दास जी स्वामी आदि स्वामी जी के शिष्य सभी संत पार्षदों ने शास्त्र विधि अनुसार गंगा जल से उनके पार्थिव शरीर का अभिषेक किया। अभिषेक के बाद नए वस्त्र यज्ञोपवीत तुलसी कंठी आदि धारण करा के पूज्य स्वामी जी के पार्थिव शरीर का चंदन पुष्प से पूजन करके जीवन भर भगवान स्वामी नारायण प्रबोधित निर्माण निष्काम निस्वाद निर्लोभ और निस्नेह ये पंच वर्तमान में पूर्ण शुद्ध रहने वाले इस महापुरुष को सभी संत पार्षदों ने दंडवत प्रणाम किए। हजारों जीवों के तारणहार के पार्थिव शरीर को पालकी में विराजमान कर सभा मंडप की ओर चले। जब स्वामी जी की पालकी सभा मंच पर स्थापित की गई तब निचेष्ट फिर भी तेजस्वी शांत फिर भी दिव्यता भरे इस महापुरुष के भौतिक शरीर के दर्शन से यहां धूम भजन कर रहे छात्रों और भक्तों की आंखें अश्रु भी बन गई। उनकी मुख मुद्रा के दर्शन से तो लगता था जैसे कि ध्यान लगाए न बैठे हों। मृत्यु के पश्चात 35 घंटे बीत जाने के बाद भी स्वामी जी के मुख या शरीर पर कोई विकृति दिखाई नहीं पड़ती थी। यही तो अजोड़ साक्षी थी कि वे भगवान के अक्षर मुक्त थे। अंतिम यात्रा से पूर्व पूज्य स्वामी जी के संयमी तपस्वी और साधक शिष्य संतों पार्षदों ने पूज्य स्वामी जी के चरणों में अपने हृदय के भावों को समर्पित करते हुए गुरुदेव द्वारा प्रस्थापित सर्वजीव हितावह सेवा कार्यों की भागीरथी के अमृत जल से विश्व के जन जन को संतृप्त करने की प्रतिज्ञा की। पूज्य स्वामी जी के अंतिम दर्शन करने बरताल, गढ़पुर, भूज, जूनागढ़, मूली आदि तीर्थों से पधारे सैकड़ों संतों और सौराष्ट्र, कच्छ, उत्तर गुजरात आदि दूर सुदूर प्रदेशों से उमड़ पड़े हजारों भक्तों की भीड़ से आज गुरुकुल छलक रहा था। अश्रु भीगी आंखों से संतों भक्तों स्वामी जी को पुष्पांजलि अर्पण कर कृतज्ञता व्यक्त कर रहे थे, तब सारा माहौल करुणता में डूब गया। जिसकी प्रतीक्षा में अग्नि संस्कार रुका हुआ था, ऐसे पूज्य स्वामी जी के अनन्य शिष्य मनुभाई पटोड़िया और धीरूभाई बाबरिया अमरीका से दोपहर 11 बजे आ पहुंचे। पूज्य गुरुदेव के पार्थिव शरीर को पुष्पांजलि अर्पण करते हुए जब धीरूभाई की आंखें बरसने लगी, तब सारी सभा में शौक का वातावरण और गहरा बन गया। श्रद्धांजलि सभा में पूज्य स्वामी जी के अनन्य सुहृद श्री स्वामीनारायण मंदिर भूज के पूज्यपाद घनश्याम जीवनदास जी स्वामी ने भावावेश में आकर कहा, संप्रदाय के सुप्रसिद्ध कथाकार पुरानी स्वामी जगत प्रकाश दास जी ने पूज्य स्वामी जी के व्यक्तित्व को हिमालय की उपमा देते हुए कहा, पूज्य शास्त्री स्वामी धर्म जीवन दास जी ज्यां सुधी अपनी वच्चे रह्या छे त्यां सुधी धर्म भक्ति ज्ञान ने वैराग्य आ चार तत्व ने क्यांय पण एने घसारो आवा दीधो नथी। जिसके सारे जीवन में मैं तो भगवान और भगवान के संतों भक्तों का सेवक हूं, ऐसा नितांत दासत्व प्रतिबिंबित होता रहा, ऐसे व्यक्ति पूजा के पूर्ण विरोधी पूज्य स्वामी जी के पार्थिव शरीर की प्रथम और अंतिम आरती संतों भक्तों ने उतारी। ये दृश्य सचमुच रोमांचक था। पुष्पों से अलंकृत किए गए रथ में पूज्य स्वामी जी के पार्थिव शरीर को पधराकर जब अंतिम यात्रा का प्रारंभ हुआ, तब हजारों भाविकों का हृदय कोई अवर्णनीय शोक में डूबे हुए थे। जन जन में इष्ट देव की आज्ञा और उपासना सुदृढ़ कराने, उनके सिद्धांतों को विश्व भर में फैलाने, जिस भूमि पर गुरुकुल संस्कृति की शाश्वत नींव डालकर अनेक आध्यात्मिक, सामाजिक और शैक्षणिक सेवा प्रकल्पों का प्रारंभ किया, ऐसी पूज्य स्वामी जी की इस कर्मभूमि से उनके अंतिम प्रयाण का यह दृश्य अत्यंत विरहपूर्ण था। धुन भजन के साथ अश्रु बहाते सैकड़ों संतों, हजारों भक्तों और विद्यार्थियों की 2 किलोमीटर लंबी अंतिम यात्रा ने समग्र राजकोट शहर को करुणता में डुबो दिया। पक्षी, अटारी और छतों से लोग स्वामी जी के पार्थिव देह को पुष्पांजलि दे रहे थे। ये अंतिम यात्रा गोंडल रोड से त्रिकोण बाग होकर भूपेंद्र रोड स्थित श्री स्वामीनारायण मंदिर से वापस गुंदावाड़ी और ढेबर रोड से गुरुकुल विद्यालय के मुख्य द्वार से अंतिम संस्कार स्थान गुरुकुल वाड़ी में आ पहुंची। यहां चारों ओर भाविकों और छात्रों की भीड़ लग गई थी। नीचे जगह न मिलने पर विद्यालय की अटारी और छत में भक्तों पूज्य स्वामी जी के अंतिम दर्शनार्थ बैठ गए थे। गौ माए, गौमूत्र और गंगाजल से पवित्र की गई वेदिका पर चंदन, तुलसी और नारियल की काष्ठों से बनाई हुई चिता पर पूज्य स्वामी जी के पार्थिव शरीर को पधराया गया। उस समय जिसे भगवान स्वयं अपने अक्षरधाम में ले जाते हैं, उसके सद्गुरु निष्कुणानंद स्वामी कथित लक्षण आवे तेड़वा तेना एंधान रे, जेना प्रभु आवे छूटे प्राण रे, हीर फेल सम अंग होय रे, अति नरम वड़े वाले कोय रे। ये लक्षण प्रत्यक्ष हो रहे थे। શાસ્ત્રી વ્રજલાલભાઈને શાસ્ત્રોક્ત અંતિમ વિધિ કરવાને કે બાદ પૂજ્ય સ્વામીજી કે પ્રમુખ શિષ્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીને જબ ચિતા કો અગ્નિદા દિયા તબ સારા વાતાવરણ આક્રંદ ભરા બન ગયા. इस प्रकार भारतीय संस्कृति के ज्योतिर्धर आध्यात्मिक जगत के राजदूत स्वामी नारायणीय संत परंपरा के संवाहक निष्काम कर्म योगी सद्विद्या सद्धर्म रक्षक सद्गुरु वर्य शास्त्र जी महाराज श्री धर्म जीवन दास जी स्वामी देह से पंचभूत में विलीन हो गए. જય શ્રી સ્વામિનારાયણ.